શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 62 દેવ પૂજનની વિધિ. સનત કુમારજી કહે છે, હવે હું સાધકોનું અભિષ્ટ સિદ્ધ કરનારી દેવ પૂજાનું વર્ણન કરું છું. પોતાની ડાબી બાજુ ત્રિકોણ અથવા ચતુષ્કોણની રચના કરીને તેની પૂજા કરવી અને અસ્ત્ર મંત્ર દ્વારા તેના પર જળ છાંટવું. ત્યાર પછી હૃદયથી આધાર શક્તિની ભાવના કરીને તેમાં અગ્નિમંડળનું પૂજન કરવું. પછી અસ્ત્ર બીજથી પાત્ર ધોઈને આધાર સ્તંભમાં યજ્ઞપાત્ર મૂકીને તેમાં સૂર્યમંડળની ભાવના કરવી. વિલોમ માતૃકા મૂળનું ઉચ્ચારણ કરતા રહીને પાત્રને જળથી ભરવું. પછી તેમાં ચંદ્રમંડળની પૂજા કરીને પર્વત તેમાં તીર્થોનું આવાહન કરવું. ત્યાર પછી સાધક ધેનુ મુદ્રાથી અમૃતીકરણ કરીને કવચથી તેને આચ્છાદિત કરે. પછી અસ્ત્રથી તેનું સંક્ષાલન કરીને તેની ઉપર 8 વાર પ્રણવના જપ કરે. આ સાધક માટે સર્વસિદ્ધિદાયક સામાન્ય અર્ધ સૂચવવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સાધકે તે જળમાંથી થોડું કાઢીને તેને પોતાના શરીર પર તથા બધી પૂજન સામગ્રી પર છાંટવું જોઈએ. પોતાની ડાબી બાજુ આગળ તરફ એક ત્રિકોણ મંડળ બનાવવું. તે ત્રિકોણને ષટકોણથી આવૃત કરીને તે બધાને ફરતી ગોળ રેખાથી આકૃત કરે. પછી બધાને ચતુષ્કોણ રેખાથી આવૃત કરીને અર્ધ જળથી અભિષેક કરવો. ત્યાર પછી શ્રેષ્ઠ સાધક શંખ મુદ્રાથી સ્તંભન કરે. આગ્નેય વગેરે 4 ખૂણામાં હૃદય, મસ્તક, શિખા અને કવચ એટલે ભુજમૂલ આ 4 અંગોની પૂજા કરીને મધ્યભાગમાં નેત્રની તથા દિશાઓમાં અસ્ત્રની, પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરે. પછી ત્રિકોણ મંડળની મધ્યમાં સ્થિત આધાર શક્તિનું મૂળ ખંડ ત્રયથી પૂજન કરે. આ પ્રમાણે વિધિવત પૂજન કરીને અસ્ત્ર એટલે ફટના ઉચ્ચારણથી પ્રક્ષાલિત કરેલી ત્રિપાદિકા તિરપાઈ સ્થાપિત કરીને નીચેના મંત્રથી તેની પૂજા કરવી. મમ વહની મંડલાય દશકલાત્મને દેવતા અર્ધપાત્રા સન્નાય નમઃ. આધાર પૂજનને માટે આ 24 અક્ષરોનો મંત્ર છે. ત્યાર પછી શંખને એટલે તેના મંત્ર દ્વારા ધોઈને તેને સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરવી. શંખ સ્થાપનનો મંત્ર આ છે. પહેલાં તાર એટલે કે ઓમ છે, પછી કામ એટલે ક્લીમ છે, ત્યારબાદ મહાશબ્દ છે, તત્પશ્ચાત જલચરાય છે, પછી વર્મ એટલે હુમ, ફટ, સ્વાહા, પાંચજન્યાય તથા હૃદય નમઃ પદ છે. પૂર્વ મંત્ર આ પ્રમાણે છે. ઓમ ક્લીમ મહાજલચરાય હુમ ફટ સ્વાહા પાંચજન્યાય નમઃ. આના પછી ઓમ અર્કમંડલાય દ્વાદશાત કલાત્મને દેવ અર્ધપાત્રાય નમઃ. આ 23 અક્ષર એટલે કલાત્મને પછીના વચ્ચે અક્ષરો છે બીજા. આ 23 અક્ષરના મંત્રથી શંખની પૂજા કરવી જોઈએ. ઈષ્ટદેવનું નામ જોડવાથી અક્ષર સંખ્યા પૂરી થાય છે. આ મંત્રથી પૂજન કર્યા પછી તેમાં સૂર્યની 12 કલાઓનું ક્રમશઃ પૂજન કરવું. ત્યાર પછી વિલોમ ક્રમથી મૂળ માતૃકા વર્ણોના ઉચ્ચારણ કરીને શુદ્ધ જળથી શંખને ભરી દેવો અને તેની નીચેના મંત્રથી પૂજા કરવી. ઓમ સોમ મંડલાય 16 કલાત્મને દેવ અર્ધા અમૃતાય નમઃ. અર્ધ પૂજન માટે આ જ મંત્ર છે. પછી તે જળમાં ચંદ્રમાની 16 કળાઓની પૂજા કરવી. પછી પહેલાં જણાવ્યા અનુસાર ગંગે ચ યમુને ચેવ વગેરે મંત્રથી બધા તીર્થોનું તેમાં આવાહન કરીને ધેનુ મુદ્રા તેનું અમૃતીકરણ કરે અને મત્સ્યમુદ્રા દ્વારા તેને આચ્છાદિત કરે. અહીંયા ધેનુમુદ્રાના અર્થ મત્સ્યમુદ્રા અને અમૃતીકરણના અર્થો આપણે જોઈશું. અને મત્સ્યમુદ્રા તો ધેનુમુદ્રાના લક્ષણ આ પ્રમાણે છે. વામાંગુલીનામ મધ્યેશુ દક્ષિણા અંગુલી કાસ્તથા સંયોજ્ય તર્જનીમ દક્ષામ મધ્યમાનામયો સ્તથા દક્ષ મધ્ય મયો વામા તર્જનીમ ચ નિયોજયેત. વામયા નામયા દક્ષક નિષ્ઠામ ચ નિયોજયેત. દક્ષયા નામયા વામામ કનિષ્ઠકામ ચ નિયોજયેત. વિહિતાધોમુખી ચેષા ધેનુમુદ્રા પ્રકીર્તતા. ડાબા હાથની આંગળીઓના વચ્ચે જમણા હાથની આંગળીઓને ભેગી કરીને જમણી તર્જનીઓની મધ્યમાની વચ્ચે રાખવી. જમણા હાથની મધ્યમામાં ડાબા હાથની તર્જની સાથે મિલાવી. પછી ડાબા હાથની અનામિકાથી જમણા હાથની કનિષ્ઠિકા અને જમણા હાથની અનામિકા સાથે ડાબા હાથની કનિષ્ઠિકાને મિલાવો. પછી આ બધી આંગળીઓનું મુખ નીચે તરફ કરવું. આ ધેનુ મુદ્રા છે. હવે અમૃતીકરણની વિધિ. વમ આ અમૃત બીજનું ઉચ્ચારણ કરીને તે ધનુમુદ્રા દેખાડે અને મત્સ્યમુદ્રા કહેતા. મત્સ્યમુદ્રા આ પ્રમાણે છે, ડાબા હાથના પાછળના ભાગ પર જમણા હાથની પથેળી મૂકવી, બંને અંગૂઠાને ફેલાવી રાખવા, ડાબી મુઠ્ઠી એ રીતે બંધ કરવી, બંને અંગૂઠાને ફેલાવી રાખવા, આ મત્સ્યમુદ્રા થઈ. પછી કવચ એટલે હુમ બીજ દ્વારા અવગુંઠન, અવગુંઠન કહેતા ડાબી મુઠ્ઠી એ રીતે બંધ કરવી જેની તર્જની આંગળી નીકળેલી રહે. આ પ્રકારની મુઠ્ઠીને શંખ ઉપર ઘુમાવવી એ અવગુંઠની મુદ્રા છે. એટલે કે પછી કવચ હુમ બીજ દ્વારા અવગુંઠન કરીને ફરી અસ્ત્ર ફટ દ્વારા તેની રક્ષા કરવી, ત્યાર પછી ઇષ્ટદેવનું ચિંતન કરીને મુદ્રા પ્રદર્શન કરે. હવે શંખ, મૂસળ, ચક્ર, પરમીકરણ, મહામુદ્રા તથા યોનિમુદ્રા વિદ્વાન પુરુષ ક્રમશઃ પ્રદર્શન કરાવે. એટલે કે આ બધી મુદ્રાઓ, કે શંખ મુદ્રા કેમ કરવી. શંખ મુદ્રાના લક્ષણ આ પ્રમાણે છે, ડાબા અંગૂઠાને જમણી મુઠ્ઠીથી પકડી લે, મુઠ્ઠી ચતી કરીને અંગૂઠાને ફેલાવી દેવો, ડાબા હાથની ચારે આંગળીઓને જોડેલી રાખે અને તેમને ફેલાવીને જમણા અંગૂઠા સાથે જોડી દેવી. આ શંખની મુદ્રા ઐશ્વર્યપ્રદ છે. હવે શંખ પછી મુશળ મુદ્રા. મુષ્ટિમ કૃત્વામ તું હસ્તાભ્યામ વામશ્યોપરી દક્ષિણમ કુર્યાન મુસલ મુદ્રેય સર્વ વિઘ્ન વિનાશિની. બે હાથોની મુઠ્ઠી વાળીને ડાબી પર જમણી મુઠ્ઠી મૂકવી આ મુશળ મુદ્રા છે, તે સર્વ વિઘ્નોને નાશ કરનારી છે. ચક્ર મુદ્રા. હસ્તો ચ સમ્મુખો કૃત્વા સુભુગ્ન સુપ્રસારિતો કનિષ્ઠ અંગુષ્ટકો લગ્નો મુદ્રેશા ચક્ર સંજ્ઞિકા. બંને હાથોને સામસામા કરીને તેમને પૂરેપૂરા ફેલાવીને વાળી દેવા અને બંને કનિષ્ઠિકાઓ તથા અંગૂઠાઓને બંને હાથોને સામસામા કરીને તેમને પૂરેપૂરા ફેલાવીને વાળી દેવા અને બંને કનિષ્ઠિકાઓ તથા અંગૂઠાઓને એકબીજા સાથે જોડી દેવા, આ ચક્ર મુદ્રા છે. ત્યાર પછી પરમીકરણ. બંને હાથોની આંગળીઓને પરસ્પર જોડીને હાથોને અલગ રાખવા, આ પરમીકરણ મુદ્રા છે. નવમી મહામુદ્રા. અન્યો અન્ય ગ્રંથિતા ગુષ્ઠા પ્રસારિત કરાંગુલી મહામુદ્રે મુદિતા પરમીકરણે બુદ્ધેહી. અંગૂઠાને પરસ્પર જોડીને બંને હાથની આંગળીઓને ફેલાવી દેવી. વિદ્વાનોએ આને જ પરમીકરણમાં મહામુદ્રા કહી છે. હવે યોની મુદ્રા. બંને હાથ ચતા કરીને જમણા હાથની અનામિકાથી ડાબા હાથની તર્જની અને ડાબા હાથની અનામિકાથી જમણા હાથની તર્જનીને પકડી લેવી અને બંને મધ્યમાઓ તથા કનિષ્ઠિકાઓને પરસ્પર જોડેલી રાખીને બંને અંગૂઠાને તર્જના મૂળ સાથે મિલાવી રાખે, આ યોની મુદ્રા છે. એટલે કે ત્યાર પછી ઈષ્ટદેવનું ચિંતન કરીને મુદ્રા પ્રદર્શન કરે, જેમ કે શંખ, મુસળ, ચક્ર, પરમીકરણ, મહામુદ્રા તથા યોનિમુદ્રા વિદ્વાન પુરુષ ક્રમશઃ પ્રદર્શન કરાવે. ગારુડી અને ગાલીની આ બે મુદ્રાઓ મુખ્ય કહેવાય છે. ગારુડી કહેતા ગરુડ મુદ્રાના લક્ષણ આ પ્રમાણે છે, સમ્મુખો તું કરો કૃત્વા ગ્રંથયિત્વા કનિષ્ઠિકે પુનાશ્વધોમુખે કૃત્વા તર્જન્યો યોજયેત્તયો હો મધ્યમાનિક અનામિકે દ્વેતુ પક્ષાવિવ વિચાલયેત મુદ્રેશા પક્ષીરાજસ્ય સર્વ વિઘ્ન નિવારિણી મંત્ર મહોદધી. બંને હાથોને સમ્મુખ કરીને બંને કનિષ્ઠકાઓને પરસ્પર બાંધી દે અને ઊંધી કરીને તેમાં તર્જનીઓને મિલાવી દે. પછી મધ્યમાં અનામિકાઓને પાંખની જેમ હલાવે. આ ગરુડ મુદ્રા સંપૂર્ણ વિઘ્નોનું નિવારણ કરનારી છે. બીજી ગાલીની. કનિષ્ઠા અંગુષ્ટકો શક્તો કરિયો રીત રેતરમ તર્જની મધ્યમાનમાહા સંહતા ભુગ્નવર્જિતાહા. બંને હાથોની કનિષ્ઠિકા અને અંગૂઠા પરસ્પર જોડાયેલા રહે અને તર્જની મધ્યમાં તથા અનામિકા આંગળીઓ સીધી સીધી રહીને પરસ્પર જોડાયેલી રહે, આ ગાલીની મુદ્રા છે. ગંધ પુષ્પ વગેરેથી ત્યાં દેવતાઓનું પૂજન અને સ્મરણ કરવું, આઠ વખત મૂળ મંત્રના તથા આઠ વખત પ્રણવના જપ કરવા, શંખથી દક્ષિણ દિશા તરફ પ્રોક્ષણી પાત્ર મૂકવું, શંખનું થોડું જળ પ્રોક્ષણી પાત્રમાં નાખીને તેનો પોતાની ઉપર ત્રણ વાર અભિષેક કરવો, તે સમયે ક્રમશઃ આ ત્રણ મંત્રોનું ઉચ્ચારણ કરવું, ઓમ આત્મતત્વાત્મને નમઃ, ઓમ વિદ્યા તત્વાત્મને નમઃ, ઓમ શિવ તત્મા તત્ त्वात्मने नमः। विद्वान पुरुषા મંત્રો દ્વારા પોતાની સાથે આ મંડળનું પણ વિધિવત પ્રોક્ષણ કરે અને તેમાં પુષ્પ તથા અક્ષત પણ ચડાવે તથા મૂળ ગાયત્રીથી પૂજન દ્રવ્યોનું પ્રોક્ષણ કરવું। પછી એક બાજટ પર પાદ્ય, અર્ધ્ય, આજમનીય તથા મધુપર્કને માટે પોતાની આગળ અનેક પાત્ર મૂકી રાખે। સામો ધરો એટલે દુર્વા, કમળ, વિષ્ણુક્રાંતા નામક ઔષધિ અને જળ આ બધાને મેળવવાથી ભગવાન માટે પાદ્ય બને છે। ફૂલ, ચોખા, જવ, દર્ભ, તલ, સરસવ, ગંધ તથા ધરો આ બધી વસ્તુઓ સાથે ભગવાનને અર્ધ્ય આપવાની વિધિ છે। આચમન માટે શુદ્ધ જળમાં જાયફળ, કંકોલ, મિની કબાલા, લવિંગ મેળવી તે રાખવું। મધ, ઘી અને દહીં મિલાવીને મધુપર્ક બને છે અથવા એક પાત્રમાં પાદ્ય વગેરેની વ્યવસ્થા કરવી। ભગવાન શંકર અને સૂર્યદેવના પૂજનમાં શંખમય પાત્રને શ્રેષ્ઠ માન્યું છે। શ્વેત, કૃષ્ણ, અરુણ, પિત્ત, શ્યામ, રક્ત, શ્વેત, કાળી, લાલ વસ્ત્ર ધારણ કરનારી અને હાથમાં અભય મુદ્રાથી યુક્ત પીઠ શક્તિઓનું ધ્યાન કરવું જોઈએ। સુવર્ણ વગેરેના પત્ર પર લખેલા યંત્રમાં, શાલિગ્રામ, શિલામાં, મણીમાં અથવા વિધિપૂર્વક સ્થાપિત કરેલી પ્રતિમામાં ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ। ઘરમાં દરરોજ પૂજા માટે તે જ પ્રતિમા કલ્યાણપ્રદ થાય છે જે સુવર્ણ વગેરે ધાતુઓની બનેલી હોય અને ઓછામાં ઓછી અંગૂઠા જેટલી તથા વધારેમાં વધારે એક વેંતની હોય, જે વાંકી હોય, બળેલી હોય, ખંડિત હોય, જેનું મસ્તક કે આંખ ફૂટી ગયેલી હોય અથવા જેનો ચાંડાળ વગેરે અસ્પૃશ્યોનો સ્પર્શ થયો હોય તેવી પ્રતિમાની પૂજા કરવી નહીં। અથવા સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત બાણ વગેરે લિંગમાં પૂજા કરવી અથવા મૂળ મંત્રના ઉચ્ચારણપૂર્વક મૂર્તિનું નિર્માણ કરીને ઈષ્ટદેવના શાસ્ત્રોક્ત સ્વરૂપનું ધ્યાન કરે। પછી તેમાં દેવતાઓનું પરિવાર સહિત આહ્વાન કરીને પૂજા કરવી। શાલિગ્રામ, શિલામાં તથા પહેલાં સ્થાપિત કરેલી દેવ પ્રતિમામાં આહ્વાન અને વિસર્જન કરાતું નથી। ત્યાર પછી પુષ્પાંજલિ લઈને ઈષ્ટદેવનું ધ્યાન કરતા રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરે। આત્મસંસ્થમજમ શુદ્ધ ત્વામહં પરમેશ્વર અરણ્યામિવ હવ્યાસમ મૂર્ત આવ્યા આવાવહામ્યાહમ તવે યમ હિ મહામૂર્તિ સ્તશ્યામ ત્વામ સર્વગમ પ્રભો ભક્ત સ્નેહ સમાકૃષ્ટમ દીપવત્સ્થાપયામ્યહમ સર્વ અંતર્યામિણે દેવ સર્વ બીજમયમ શુભમ સ્વાત્મસ્થાય પરમ શુદ્ધમ આસનમ પરમ શુદ્ધમ આસનમ કલ્પયામ્યહમ અનન્યા તવ દેવેશ મૂર્તિ શક્તિ રિયમ પ્રભો સાનિધ્યમ કુરુ તસ્યામ ત્વમ ભક્તાનુ અનુગ્રહકારક અજ્ઞા ના દૂત મત્વાદ વૈકલ્યાત સાધનસ્ય ચ યદ્ય પૂર્ણમ ભવેત કલ્પમ તથ આપ્યભિમુખો ભવ દશા પિયુષ વર્ણીયા પુરયન યજ્ઞવિષ્ટરે મૂર્તો વા યજ્ઞ સંપૂર્તયો સ્થિતો ભવ મહેશ્વર અભક્ત વાંગ મનુ સ્વક્ષુ સોત્ર દુરાયિત તદ્યુતે દુરાયિત દ્યુતે સ્વતેજ પંજરે રાશુ વેષ્ટિતો ભવ સર્વતઃ યસ્ય દર્શનમ ઇચ્છંતિ દેવાઃ સ્વાભિષ્ટ સિદ્ધયે તસ્મે તે પરમેશાય સ્વાગતમ સ્વાગતમ ચ મે કૃતાર્થો અનુગૃહિતો અસ્મિ સફલમ જીવિતમ મમ આગતો દેવ દેવેશ સુખાગતિ મિદમ પુનઃ। નારદ પુરાણના પૂર્વભાગ ભાગ 3ના અધ્યાય 67 શ્લોક સંખ્યા 37-45। અર્થાત હે પરમેશ્વર, તમે પોતે પોતાનામાં સ્થિત અજન્મા તથા શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છો। જે મરણીમાં અગ્નિ રહેલો છે તે જ પ્રમાણે આ મૂર્તિમાં તમે ગૂઢ રૂપે વ્યાપ્ત છો। હું તમારું આહ્વાન કરું છું, હે પ્રભુ, આ તમારી મહામૂર્તિ છે, હું તેની અંદર તમે સર્વવ્યાપી પરમાત્માને કે જે ભક્ત પ્રત્યે સ્નેહવશ સ્વયં ખેંચાઈને આવ્યા છે દીપકની જેમ સ્થાપિત કરું છું। હે દેવ, પોતાના અંતકરણમાં સ્થિત તમે સર્વાંતર્યામી પ્રભુને માટે હું સર્વ બીજમય શુભ તથા શુદ્ધ આસન પ્રસ્તુત કરું છું। હે દેવેશ, આ તમારી અનન્ય મૂર્તિ શક્તિ છે, ભક્તો પર અનુગ્રહ કરનારા પ્રભુ તમે તેમાં નિવાસ કરો। અજ્ઞાનથી, પ્રમાદથી અથવા સાધનના અભાવે જો મારું આ અનુષ્ઠાન અપૂર્ણ રહી જાય તો પણ તમે અવશ્ય સન્મુખ થાઓ, હે મહેશ્વર। તમે તમારી અમૃત દ્રષ્ટિ દ્વારા બધી ત્રુટીઓને પૂર્ણ કરીને યજ્ઞની પૂર્ણતા માટે આ યજ્ઞાસન પર અથવા મૂર્તિમાં સ્થિત થાઓ. તમારો પ્રકાશ અર્થાત તેજ આ ભક્તજનોના મન વચન નેત્ર અને કાનથી યોજનો દૂર છે. હે ભગવાન, તમે બધી બાજુ પોતાના તેજપુંજથી શીઘ્ર આવૃત થઈ જાઓ. દેવતાઓ પોતાના અભિષ્ટની સિદ્ધિ માટે સદા જેમના દર્શન ઈચ્છે છે તેવા આપ પરમેશ્વરને માટે મારું વારંવાર સ્વાગત છે, સ્વાગત છે. દેવ દેવેશ્વર પ્રભુ આવી ગયા, હું કૃતાર્થ થઈ ગયો, મારા પર બહુ કૃપા થઈ, આજે મારું જીવન સફળ થઈ ગયું. હું પુનઃ આ શુભાગમન માટે પ્રભુનું સ્વાગત કરું છું. હવે પાદ્ય, યદ ભક્તિ લેશ સંપકાર્ત પરમાનંદ સંભવ તસ્મે તે ચરણાબજાય પાદ્યમ શુદ્ધાય કલ્પતે કલ્પયતે. જેમની લેશ માત્ર ભક્તિનો સંપર્ક થવાથી પરમાનંદનો સમુદ્ર ઉછળતો હોય છે, તમારા તે શુદ્ધ ચરણ કમળોને માટે પાદ્ય અર્પણ કરું છું. હવે અર્ધ્ય, તાપત્રય હરમ દિવ્યમ પરમાનંદ લક્ષણમ તાપત્રય વિનિર્મુક્તેરી મુક્તેર ત્વાધર્યમ કલ્પયામ્યહમ. હે દેવ, હું ત્રિવિધ તાપોથી છુટકારો મેળવવા માટે તમારી સેવામાં ત્રિતાપહારી પરમાનંદ સ્વરૂપ દિવ્ય અર્ધ અર્પણ કરું છું. હવે આચમનીય, વેદાનામ અપી વેદાય દેવાનામ દેવાત્મને આચામમ કલ્પયામી શુદ્ધાનામ શુદ્ધિ હેતવે. હે ભગવાન, તમે વેદોના પણ વેદ અને દેવતાઓના પણ દેવતા છો, શુદ્ધ પુરુષોની પણ પરમ શુદ્ધિના હેતુ છો. હું તમારા માટે આચમન પ્રસ્તુત કરું છું. મધપર્ક, સર્વ કાલુષ્ય હીનાય પરિપૂર્ણ સુખાત્મને મધુપર્ક મિદમ દેવ કલ્પ યામી પ્રસિદ્ધ મે. હે દેવ, તમે સંપૂર્ણ દોષોથી રહિત તથા પરિપૂર્ણ સુખ સ્વરૂપ છો. હું તમારા માટે મધુપર્ક અર્પણ કરું છું, મારા પર પ્રસન્ન થાઓ. પુનઃ આચમનીય, ઉચ્છિષ્ટો અપ્ય સુચિર્વાપી યસ્ય સ્મરણ માત્ર તહ શુદ્ધિમ આપનોતી તસ્મે તે પુનરાચમનીયકમ. જેમનું સ્મરણ કરવા માત્રથી અપવિત્ર મનુષ્ય પણ શુદ્ધ થઈ જાય છે તે આપ પરમેશ્વરને માટે હું પુનઃ આચમન માટે જળ અર્પણ કરું છું. સ્નેહ એટલે કે તેલ. હવે સ્નેહમ ગૃહાણ સ્નેહે ને લોકનાથ મહાશય સર્વલોકેશુ શુદ્ધાત્મન દદામી સ્નેહમ ઉત્તમમ. હે જગદીશ્વર, તમારું અંતઃકરણ વિશાળ છે, સંપૂર્ણ બ્રહ્માંડમાં તમે જ શુદ્ધ બુદ્ધ આત્મા છો. હું તમને આ ઉત્તમ સ્નેહ એટલે કે તેલ અર્પણ કરું છું, તમે તેને સ્નેહપૂર્વક ગ્રહણ કરો. હવે સ્નાન, પરમાનંદ બોધા અબ્ધિ નિમગ્ન નિજ મૂર્તયે પરમાનંદ બોધાબ્ધિ નિમગ્ન નિજ મૂર્તયે સાંગો પાંગ મિદમ સ્નાનમ કલ્પયામ્યહ હમીષતે. હે ઈશ, તમારું નિજ સ્વરૂપ તો નિરંતર પરમાનંદમય જ્ઞાનના અગાધ સાગરમાં નિમગ્ન રહે છે, તમારે બાહ્ય સ્નાનની ક્યાં આવશ્યકતા છે? છતાં હું તમારા માટે સાંગો પાંગ સ્નાનની વ્યવસ્થા કરું છું. અભિષેક, સહસ્ત્રમ વા શતમ વાપી યથાશક્ત્યા દરેણ ચ ગંધ પુષ્પાદી કેરીશ મનુના ચાભિષ્ય જય. હે ઈશ, હું આદરપૂર્વક યથાશક્તિ ગંધ પુષ્પ વગેરેથી તથા મંત્ર દ્વારા સહસ્ત્ર અથવા 100 વાર તમારો અભિષેક કરું છું. વસ્ત્ર, માયા ચિત્રપટ છન્ન નિજ ગુહ્યોર તેજસે નિરાવરણ વિજ્ઞાન વાસસ્તે કલ્પયામ્યહમ. નિરાવૃત વિજ્ઞાન સ્વરૂપ પરમેશ્વર, તમે માયારૂપ વિચિત્ર પડદા દ્વારા પોતાના અનુપમ તેજને છુપાવી રાખ્યું છે. હું તમારા માટે વસ્ત્ર અર્પણ કરું છું. ઉપવસ્ત્ર, યમાશ્રિત્ય મહામાયા જગત સંમોહિની સદા તસ્મે તે પરમેશાય કલ્પયામ્યુ કલ્પયામ્યુ તર્યકમ. જેમને આશ્રિત રહીને ભગવતી મહામાયા સદા સંપૂર્ણ જગતને સદા મોહિત કર્યા કરે છે તે જ આપ પરમેશ્વરને માટે હું વસ્ત્ર એટલે ઉત્તરી અર્પણ કરું છું. દુર્ગા દેવી, ભગવાન સૂર્ય તથા ગણેશજીને માટે લાલ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પિત્ત વસ્ત્ર અને ભગવાન શિવને શ્વેત વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. તેલ વગેરેથી દૂષિત ફાટેલા જીર્ણ અને મલિન વસ્ત્રને લેવા નહીં. યજ્ઞોપવિત, યસ્ય શક્તિ ત્રયેણેદં સંપ્રિતમ અખિલમ જગત યજ્ઞસૂત્રાય તસ્મે તે યજ્ઞસૂત્રમ પ્રકલ્પયે. જેમની ત્રિવિધ શક્તિઓથી આ સંપૂર્ણ જગત સદા તૃપ્ત રહે છે, જે સ્વયં યજ્ઞસૂત્ર રૂપ છે, તે આપ પ્રભુને હું યજ્ઞસૂત્ર અર્પણ કરું છું. આભૂષણ સ્વભાવ સુંદરાય ગાય નાના શક્તયાશ્રયાય તે ભૂષણાની વિચિત્રાણી કલ્પયામ્ય મરાચ્રિતમ. હે દેવો દ્વારા પૂજિત પ્રભો, તમારો શ્રીઅંગ સ્વાભાવિક જ સુંદર છે. તમે નાના નાના શક્તિઓના આશ્રય છો. હું આપને આ વિચિત્ર આભૂષણ અર્પણ કરું છું. ગંધ પરમાનંદ સૌરભ્ય પરિપૂર્ણ દિગંતરમ ગૃહાણ પરમમ ગંધમ કૃપયા પરમેશ્વર. હે પરમેશ્વર, જેણે પોતાની પરમાનંદમયી સુગંધથી સંપૂર્ણ દિશાઓને ભરી દીધી છે, તે પરમ ઉત્તમ દિવ્ય ગંધને તમે કૃપાપૂર્વક સ્વીકાર કરો. પુષ્પ તુરીય વન સભૂતમ નાના ગુણ મનોહરમ અમંદ સૌરભમ પુષ્પમ ગુહ્યાતિ મિદમુત્તમમ. હે પ્રભુ, ત્રણેય અવસ્થાઓથી પર તુરીય રૂપ વનમાં પ્રગટ થયેલા પરમ ઉત્તમ દિવ્ય પુષ્પને ગ્રહણ કરો. આ અનેક પ્રકારના ગુણોના કારણે મનોહર છે. આની સુગંધ કદી મંદ થતી નથી. કેતકી, કુટજ, કુંદ એટલે મોગરો, બંદુક એટલે બપોરિયું, નાગકેસર, જવા તથા માલતી, આ ફૂલ ભગવાન શંકરને ચડાવવા નહીં. પુનઃ હું વર્ણન કરું છું. કેતકી, કુટજ, કુંદ એટલે મોગરો, બંદુક એટલે બપોરિયું, નાગકેસર, જવા તથા માલતી, આ ફૂલ ભગવાન શંકરને ચડાવવા નહીં. માતુલિંગ એટલે બીજોરા, લીંબુ અને તગડીના ફૂલ સૂર્યને ચડાવવા નહીં. ધરો, આંકડો, મદાર આ દુર્ગાજીને પણ અર્પણ ન કરવા તથા ગણેશ પૂજનમાં તુલસીનો ત્યાગ કરવો. કમળ, દમનક, મરુઆ એટલે વન તુલસીની જાતનો છોડ, દર્ભ, વિષ્ણુકાંતા, પાન, ધરો, અધેડો, દાડમ, આમળા અને અગસ્ત્યના પાનથી દેવપૂજા કરવી જોઈએ. કેળા, બોર, આમળા, આમલી, બીજોરા, કેરી, દાડમ, જંબીર એક પ્રકારનું લીંબુ, જાંબુ અને ફણસ, જંબીર કહેતા જાંબુ એમ, એક પ્રકારનું લીંબુ અને પછી જાંબુ કીધું છે, હા, અને ફણસ વગેરે ફળોથી દેવતાઓની પૂજા કરવી. સૂકા પાંદડા, ફૂલો અને ફળોથી કદી દેવપૂજન ન કરવું. હે મુને, આમળા, ખેર, બિલી અને તમાલના પાન જો અખંડ ન હોય તો પણ વિદ્વાન પુરુષ તેને દૂષિત ગણતા નથી. કમળ અને આમળા ત્રણ દિવસ સુધી શુદ્ધ રહે છે. તુલસીદળ અને બિલીપત્ર સદા શુદ્ધ રહે છે. ખાખરો અને કાશના ફૂલોથી તથા તમાલ, તુલસી, આમળા અને દુર્વાથી કદી જગદંબાની પૂજા કરવી નહીં. ફૂલ, ફળ અને પાનને અધોમુખ કરીને ન ચડાવવા. હે બ્રહ્મન, પત્ર, પુષ્પ વગેરે જે રૂપમાં ઉત્પન્ન થયા હોય તે જ રૂપમાં તે દેવતાઓને અર્પણ કરવા જોઈએ. ધૂપ, હવે ધૂપની વનસ્પતિ રસમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ આદ્રેયમ દેવ દેવેશ ધૂપમ ભક્તયા ગૃહાણ મે. હે દેવ દેવેશ્વર, આ સુંઘવા યોગ્ય ધૂપ ભક્તિપૂર્વક તમારી સેવામાં અર્પિત છે, એને ગ્રહણ કરો. આ વનસ્પતિનો સુગંધયુક્ત પરમ મનોહર દિવ્ય દ્રસ છે. હવે દીપ સુપ્રકાશમ મહાદીપમ સર્વદા તિમિરાપહમ ધૃતવર્તી સમાયુક્તમ ગૃહાણ મમ સત્કૃતમ. હે ભગવાન, આ ઘીના દીપકથી યુક્ત મહાન દીપ સત્કારપૂર્વક તમારી સેવામાં સમર્પિત છે. આ ઉત્તમ પ્રકાશથી યુક્ત અને સદા અંધકારને દૂર કરનારો છે, તેનો સ્વીકાર કરો. નૈવેદ્ય અન્નમ ચતુર્વિધમ સ્વાદુ રસેહી સડભિહી સમન્વિતમ ભક્તયા ગૃહાણ મે દેવ નૈવેદ્યમ તૃષ્ટિદમ સદા. હે દેવ, આ છ રસોયુક્ત ચાર પ્રકારનું સ્વાદિષ્ટ અન્ન ભક્તિપૂર્વક નૈવેદ્ય રૂપે સમર્પિત છે. આ સદા સંતોષ પ્રદાન કરનારું છે, એને ગ્રહણ કરો. તાંબુલ નાગવલ્લી દલમ શ્રેષ્ઠમ પુગખાદિર ચૂર્ણ યુક કર્પૂરાદિ સુગંધાઢ્યમ યદતમ તદ ગૃહાણ મે. હે પ્રભો, આ ઉત્તમ પાન સોપારી કાથો અને ચૂનાથી સંયુક્ત આ તાંબુલ છે, એમાં કપૂર વગેરે સુગંધિત વસ્તુઓ નાખવામાં આવી છે. આ જે આપની સેવામાં અર્પિત છે તેનો સ્વીકાર કરો. ત્યાર પછી પુષ્પાંજલિ આપવી અને આવરણ પૂજા કરવી. જે દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી તેને પૂર્વ દિશા માનવી અને તેનાથી ભિન્ન દસે દિશાઓનો નિશ્ચય કરવો. કમળના કેસરોમાં અગ્નિકોણ વગેરેથી આરંભ કરીને હૃદય વગેરે અંગોની પૂજા કરવી, પોતાની આગળ નેત્રની અને બધી દિશાઓમાં અસ્ત્રની અંગમંત્રો દ્વારા ક્રમશઃ પૂજા કરવી. ક્રમશઃ શુક્લ શ્વેત સિત શ્યામ કૃષ્ણ તથા રક્તવર્ણની અંગ શક્તિઓનું પોતપોતાની દિશાઓમાં ધ્યાન કરવું જોઈએ. તે બધાના હાથમાં વર અને અભય મુદ્રા સુશોભિત છે. અમુક આવરણના અંતર્વર્તી દેવતાઓની પૂજા કરું છું એમ કહેવું, ત્યાર પછી અલંકાર અંગ પરિચારક વાહન તથા આયુધો સહિત સમસ્ત દેવતાઓની પૂજા કરીને આ પ્રમાણે કહેવું, ઉપયુક્ત બધા દેવતા પૂજિત તથા તર્પિત થઈને વરદાયક થાઓ. મૂળ મંત્રના અંતમાં નીચેના વાક્યનું ઉચ્ચારણ કરીને ઈષ્ટદેવને પૂજા સમર્પિત કરવી. અભિષ્ટ સિદ્ધિ મે દેહી શરણાગત વત્સલ ભક્ત્યા સમર્પયે તુભ્યમ ઉકા તુભ્યમમ ઉકાવરણા વર્ણાર્ચનમ તુભ્યમ મુકાવરણાર્ચનમ. હે શરણાગત વત્સલ, મને અભિષ્ટ સિદ્ધિ પ્રદાન કરો. હું તમને ભક્તિપૂર્વક અમુક આવરણની પૂજા સમર્પિત કરું છું. અમુકના સ્થાન પર પ્રથમ યા દ્વિતીય વગેરે પદ બોલવા જોઈએ. આમ કહી નિષ્ઠદેવના મસ્તક પર પુષ્પાંજલિ અર્પણ કરવી, ત્યારબાદ કલ્પનાના આવરણોનું ક્રમશઃ પૂજા કરવી જોઈએ. આયુધ અને વાહનો સહિત ઇન્દ્ર વગેરે જ આવરણ દેવતા છે, તેમનું પોતપોતાની દિશાઓમાં પૂજન કરવું. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, વાયુ, સોમ, ઈશાન, બ્રહ્મા તથા નાગરાજ, અનંત આ દસ દેવતા અથવા દિક્પાલ પ્રથમ આવરણના દેવતા છે. એરાવત, ઘેટુ, પાડો, પ્રેત, મગર, મૃગ, અશ્વ, વૃષભ, હંસ અને કચ્છપ આ વિદ્વાનો દ્વારા ઇન્દ્રાદી દેવતાઓના વાહન માનવામાં આવ્યા છે. જે દ્વિતીય આવરણમાં પૂજાય છે, વજ્ર, શક્તિ, દંડ, ખડગ, પાસ, અંકુશ, ગદા, ત્રિશુળ, કમળ અને ચક્ર આ ક્રમશઃ ઇન્દ્રાદિના આયુધ છે. તે તૃતીય આવરણમાં પૂજાય છે. આ પ્રમાણે આવરણ પૂજા સમાપ્ત કરીને ભગવાનની આરતી કરવી, પછી શંખનું જળ ચારે બાજુ છાંટીને હાથ ઉપર ઉઠાવીને ભગવાનનું નામ લઈને નૃત્ય કરવું અને દંડની જેમ પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કરવા. પ્રાર્થના પછી દક્ષિણ ભાગમાં વેદી બનાવીને તેના સંસ્કાર કરવા. મૂળ મંત્રથી ઈક્ષણ અસ્ત્રફટ દ્વારા પ્રોક્ષણ અને દર્ભથી માર્જન કરીને કવચ એટલે હુમ દ્વારા પુનઃ વેદીનો અભિષેક કરવો. ત્યાર પછી વેદીની પૂજા કરીને તેના પર અગ્નિ સ્થાપન કરવું, પછી અગ્નિને પ્રજ્વલિત કરીને તેમાં ઇષ્ટદેવનું ધ્યાન કરીને આહુતિ આપવી. સમસ્ત મહાવ્યાહુતિઓથી ચાર વખત ઘીની આહુતિ આપીને ઉત્તમ સાધક ભાત, તલ અથવા ઘીયુક્ત ખીર દ્વારા 25 આહુતિ આપે. પછી વ્યાહતિથી હોમ કરીને ગંધ વગેરે દ્વારા પુનઃ ઇષ્ટદેવની પૂજા કરે. ત્યાર પછી નીચેના પ્રાર્થના મંત્ર બોલીને અગ્નિનું વિસર્જન કરે. ભો ભો વહને મહાશક્તે સર્વકર્મ પ્રસાદક કર્માંતરે અપી સંપ્રાપ્તે સાનિધ્યમ કુરુ સાદરમ. હે અગ્નિદેવ, તમે મહાન શક્તિશાળી છો. તમે સંપૂર્ણ કર્મોની સિદ્ધિ કરાવનારા છો. કોઈ બીજું કાર્ય પ્રાપ્ત હોય તો પણ તમે અહીં સાદર પધારજો. આ પ્રમાણે વિસર્જન કરીને અગ્નિદેવતાને જળની આચમનની અર્પણ કરે. પછી શેષ અવિષ્યથી ઇષ્ટદેવને પૂર્વોક્ત પાર્ષદોને પણ ગંધ, પુષ્પ અને અક્ષત સહિત બલિ આપો. ત્યાર પછી બધી દિશાઓમાં યોગિની વગેરેને બલિ અર્પણ કરે. યે રૌદ્રા રૌદ્ર કર્માણો રૌદ્ર સ્થાન નિવાસિનઃ યોગિન્યો યુગ્ર રૂપાક્ષ્વ ગણા નામધીપાશ્વ યે વિઘ્ન ભૂતાસ્તથા ચ અન્યે દિગ્વિદિષુ સમાશ્રિતાઃ સર્વે તે પ્રીત મનસઃ પ્રતિગૃહણ ગૃહાન તિવ અંતિવમ બલિમ. અર્થાત જે ભયંકર છે, જેમના કર્મ ભયંકર છે, જે ભયંકર સ્થાનોમાં નિવાસ કરે છે, જે ઉગ્ર રૂપવાળી યોગિનીઓ છે, જે ગણોના સ્વામી તથા વિઘ્ન સ્વરૂપ છે તથા દરેક દિશા વિદિશાઓમાં સ્થિત છે, તે બધા પ્રસન્ન થઈને આ બલિ ગ્રહણ કરે. આ પ્રમાણે આઠે દિશાઓમાં બલિ અર્પણ કરીને ફરી ભૂત બલિ આપે. ત્યાર પછી ધેનુમુદ્રા દ્વારા જળનું અમૃતીકરણ કરીને ઈષ્ટદેવતાના હાથમાં ફરી જળની આચમની અર્પણ કરે. પછી મૂર્તિમાં સ્થિત દેવતાઓનું વિસર્જન કરીને ફરી તે મૂર્તિમાં જ તેમને પ્રતિષ્ઠિત કરે. ત્યાર પછી ભગવત પ્રસાદ ભોજી પાર્ષદને નૈવેદ્ય આપે. મહાદેવજીના ચંડેશ, ગણેશજીના વક્રતુંડ અને ભગવતી દુર્ગાની ઉચ્છિષ્ટ ચાંડાળી આ બધી ઉચ્છિષ્ટ ભોજી કહેવાય છે. ત્યાર પછી મૂળ મંત્રના ઋષિ વગેરેનું સ્મરણ કરીને મૂળથી જ સળંગ ન્યાસ કરે અને યથાશક્તિ મંત્ર જપ કરીને દેવતાને અર્પિત કરે. ગુહ્યાતિ ગુહ્ય ગોપતા તમ ગુહાણા સ્મત કૃતમ જપમ સિદ્ધિર્ભવતુ મે દેવ ત્વત પ્રસાદાય ત્વયી સ્થિતા. હે દેવ, અર્થાત હે દેવ, તમે ગુહ્યાતિ ગુહ્ય વસ્તુની પણ રક્ષા કરનારા છો. તમે મારા દ્વારા કરવામાં આવેલા જપને ગ્રહણ કરો. તમારી કૃપાથી તમારામાં રહેનારી સિદ્ધિ મને પ્રાપ્ત થાય. ત્યાર પછી પરાંગમુખ અર્ધ્ય આપીને ફૂલો વડે પૂજન કરવું, પૂજન પછી પ્રણામ કરવા જોઈએ. બે હાથોથી, બંને પગથી, બંને ઘૂંટણોથી, છાતીથી, મસ્તકથી, નેત્રોથી, મન અને વાણીથી જે નમસ્કાર કરવામાં આવે તેને અષ્ટાંગ પ્રણામ કહેવાય છે. બંને ભુજાઓથી, ઘૂંટણોથી, છાતી અને મસ્તકથી જે પ્રણામ કરવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. ભુજામાં આ બંને અષ્ટાંગ અને પંચાંગ પ્રમાણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. મંત્રનો સાધક દંડવત પ્રણામ કરીને ભગવાનની પરિક્રમા કરે. ભગવાન વિષ્ણુની ચાર વાર, ભગવાન શંકરની અડધી, ભગવતી દુર્ગાની એક વાર, સૂર્યની સાત વાર, ગણેશની ત્રણ વાર પરિક્રમા કરવી જોઈએ. ત્યાર પછી મંત્રોપાસક ભક્તિપૂર્વક સ્તોત્ર પાઠ કરે. ત્યાર પછી આ પ્રમાણે બોલે. ઓમ ઇતઃ પૂર્વમ પ્રાણ બુદ્ધિ દેહ ધર્માધિકારતો જાગ્રત સ્વપ્નશુ સુપ્તવસ્થાશુ મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણેન યત સ્મૃતમ યદુકતમ યત્કૃતમ તત્સર્વમ બ્રહ્માર્પણમ ભવતુ સ્વાહા માં મદીયમ ચ સકલમ વિષ્ણવે તે સમર્પયે ઓમ તત્સત. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. આથી પહેલાં પ્રાણ બુદ્ધિ દેહધર્મના અધિકારથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓમાં મનથી, વાણીથી, બંને હાથોથી, ચરણોથી, ઉદરથી, અહીંયા ઉંદર લખ્યું છે, ઉંદરથી નહીં, ઉદરથી, લિંગથી મેં જે કંઈ વિચાર્યું છે, જે વાત કહી છે તથા જે કર્મ કર્યું છે તે બ્રહ્માર્પણ થાઓ. સ્વાહા, હું પોતાને અને મારા સર્વસ્વને તમે વિષ્ણુની સેવામાં સમર્પિત કરું છું. ઓમ તત્સત. ત્યાર પછી આ પ્રમાણે બોલે, જે આપણે અત્યારે શ્લોકનું કર્યું હતું ફરીને ભાવાર્થ કર્યો શ્લોક. ઓમ ઇતઃ પૂર્વમ પ્રાણ બુદ્ધિ દેહ ધર્માધિકારતો જાગ્રત સ્વપ્ન સુષુપ્તવસ્થાસુ મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણેન યત સ્મૃતમ યદુક્તમ યત્કૃતમ તત્સર્વમ બ્રહ્માર્પણમ ભવતુ સ્વાહા માં મદીયમ ચ સકલમ વિષ્ણવે તે સમર્પયે ઓમ તત્સત. જેનો ભાવાર્થ આપણે પહેલાં જોઈ ગયા. આ વિદ્વાનોએ બ્રહ્માર્પણમ મંત્ર કહ્યો છે. આના આદિમાં પ્રણવ છે, ત્યાર પછી 82 અક્ષરોનો આ મંત્ર છે. આનાથી જ ભગવાનને આત્મસમર્પણ કરવું જોઈએ. ત્યાર પછી નીચે મુજબ ક્ષમા પ્રાર્થના કરવી. અજ્ઞાનાદ્વદા અજ્ઞાનાદ્વા પ્રમાદાદ્વ વેક કલ્યાત સાધનસ્ય ચ યન્યુનમતી રિક્તમ વા તત્સર્વમ શંતુર્મહર્ષિ દ્રવ્યહીનમ ક્રિયાહીનમ મંત્રહીનમ મયા અન્યથા કૃતમ યતત શમસ્વે કૃપયા ત્વં દયાનિધે યન્મયા ક્રિયતે કર્મ જાગ્રસ્વપ્ન સુષુપ્તિષુ તત્સર્વમ તાવકી પૂજા ભૂયાદ ભૂત્યેય ચ મે પ્રભો. ભૂમૌ સ્ખલિત પાદાનામ ભૂમિરે વાવ લંબનમ ત્વયી જાતા પરાધાનામ ત્વમેવ શરણમ પ્રભો. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન શમસ્વ પરમેશ્વર. અપરાધ સહસ્ત્રાણિ ક્રિયંતે અહર્નિશમ મયા દાસો અયમિતિ માં મત્વા શમસ્વ જગતામ પતે. આવાહનમ ન જાનામી ન જાનામી વિસર્જનમ પૂજામ ચેવ ન જાનામી ત્વમ ગતિહિ પરમેશ્વર. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 67 શ્લોક સંખ્યા 110-117. અર્થાત ભગવન, અજ્ઞાનથી, પ્રસાદથી તથા સાધનની કમીથી મારા દ્વારા જે ઉણપ અથવા અધિકતાનો દોષ થઈ ગયો હોય તે તમે ક્ષમા કરો. હે ઈશ્વર, હે દયાનિધે, મેં જે દ્રવ્યહીન, ક્રિયાહીન તથા મંત્રહીન વિધિ વિપરીત કર્મ કર્યું હોય તેને આપ કૃપાપૂર્વક ક્ષમા કરો. હે પ્રભો, મેં જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં જે કર્મ કર્યું છે તે બધું તમારી પૂજા બની જાય અને મારા માટે કલ્યાણકારી થાય. ધરતી પર જે તરફડીને પડે છે તેમને સહારો પણ ધરતી જ આપે છે, તે જ પ્રમાણે તમારા પ્રત્યે અપરાધ કરનારા મનુષ્યને માટે પણ તમે શરણદાતા છો. હે પરમેશ્વર, તમારા સિવાય બીજો કોઈ આશ્રય શરણ નથી, તમે જ મારા શરણદાતા છો. તેથી કરુણાપૂર્વક મારી ત્રુટીઓને ક્ષમા કરો. હે જગતપતે, મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધ થાય છે, પરંતુ આ મારો દાસ છે એવું સમજીને ક્ષમા કરો. હે પરમેશ્વર, હું આવાહન જાણતો નથી, વિસર્જન પણ નથી જાણતો અને સારી રીતે પૂજા કરવાનું પણ જાણતો નથી. હવે તમે જ મારી ગતિ છો, આશ્રય છો. આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્ર સાધક મૂળ મંત્ર વાંચીને વિસર્જન માટે નીચેનો શ્લોક બોલીને પુષ્પાંજલિ આપે. ગચ્છ ગચ્છ પરમ સ્થાનમ જગદીશ જગન્મય, યન્ન બ્રહ્માદયો દેવા જાનંતિ ચ સદા શિવઃ. હે જગદીશ, હે જગન્મય, તમે તમારા તે પરમ ધામે પધારો જેને બ્રહ્માદી દેવતા તથા ભગવાન શિવ પણ જાણતા નથી. આ પ્રમાણે પુષ્પાંજલિ આપીને સંહાર મુદ્રા દ્વારા ભગવાનને તેમના અંગભૂત પાર્ષદો સહિત સુષુમણા નાડીના માર્ગે પોતાના હૃદય કમળમાં સ્થાપિત કરીને પુષ્પ શૃંગીને વિદ્વાન પુરુષ પૂજાનું વિસર્જન કરે. બે શંખ, બે ચક્રશિલા, ગોમતી ચક્ર, બે શિવલિંગ, બે ગણેશ મૂર્તિ, બે સૂર્ય પ્રતિમા અને દુર્ગાજીની ત્રણ પ્રતિમાઓનું પૂજન એક ઘરમાં કરવું નહીં, અન્યથા દુઃખ પ્રાપ્ત થાય છે. પછી નીચેનો મંત્ર બોલીને ભગવાનનું ચરણામૃત લેવું. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ સર્વ પાપ ક્ષય કરમ વિષ્ણુ પાદોદક શુભમ. ભગવાન વિષ્ણુનું શુભ ચરણામૃત, અકાલ મૃત્યુનું અપહરણ, સંપૂર્ણ વ્યાધિઓનો નાશ તથા સમસ્ત પાપોનો સંહાર કરનારું છે. ભિન્ન ભિન્ન દેવતાઓના ભક્તોએ તેમના આરાધ્ય દેવને નિવેદિત કરેલો નૈવેદ્ય પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. ભગવાન નિવેદિત નિર્માલ્ય પત્ર, પુષ્પ, ફળ અને જળ ગ્રહણ કરવા યોગ્ય નથી, પરંતુ શાલિગ્રામ શિલાનો સ્પર્શ થવાથી તે બધું પવિત્ર એટલે ગ્રાહ્ય થઈ જાય છે. પૂજાના પાંચ પ્રકાર. હે નારદ, પૂજા પાંચ પ્રકારની છે, આતુરી, શોતકી, ત્રાસી, સાધના ભાવિની તથા દુર્બોધી. આ પાંચ પ્રકારની પૂજાના લક્ષણો સાંભળો. રોગી મનુષ્ય ન સ્નાન કરવું, ન જપ કરવા અને ન પૂજન પણ કરવું. આરાધ્ય દેવની પૂજા, પ્રતિમા તથા સૂર્યમંડળના દર્શન તથા પ્રણામ કરીને મંત્ર સ્મરણપૂર્વક તેમના માટે પુષ્પાંજલિ આપી, પછી જ્યારે બીમારી ચાલી જાય તો સ્નાન અને નમસ્કાર કરીને ગુરુની પૂજા કરીને તથા તેમને પ્રાર્થના કરે. હે જગન્નાથ, હે જગત પૂજ્ય, હે દયાનિધે, તમારી કૃપાથી મને પૂજા છોડવાનો દોષ ન લાગે. તમારા પછી યથાશક્તિ બ્રાહ્મણોનું પૂર્ણ પૂજન, ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોનું પણ પૂજન કરીને તેમને દક્ષિણા વગેરેથી સંતુષ્ટ કરવા અને તેમના આશીર્વાદ લઈને પૂર્વવત ભગવાનની પૂજા કરવી. આ આતુરી પૂજા કહેવાય છે. હવે શોતકી પૂજા કહેવામાં આવે છે. સૂતક બે પ્રકારનું છે, જાતક અને મૃતક. બંને સૂતકોમાં એકાગ્ર ચિત્તે માનસી સંધ્યા કરીને મનથી જ ભગવાનનું પૂજન અને મનથી જ મંત્ર જપ કરવા, પછી સૂતક વીતી ગયા પછી પૂર્વત ગુરુ અને બ્રાહ્મણોનું પૂજન કરીને તેમના આશીર્વાદ લઈને પૂર્વત પૂજાનો આરંભ કરવો. તત્ર સ્ત્રાત્વા માનસીમ તુ કૃત્વા સંધ્યામ સમાહિતઃ મનસેવ યજેદ દેવ મનસેવ જપેન મુખમ જપેન મનુમ નિવૃત્તે સુતકે પ્રાગવત સંપૂજ્ય ચ ગુરુ દ્વિજાન તેભ્ય શ્વા શિષમાદાય તતો નિત્ય ક્રમમ ચરેત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ત્રણનો તૃતીય ભાગનો 67મો અધ્યાય, શ્લોક સંખ્યા 131-132. આ સોતકી પૂજા છે. હવે ત્રાસી પૂજા બતાવવામાં આવે છે. દૃષ્ટોથી ત્રાસને પ્રાપ્ત થયેલો મનુષ્ય યથાપ્રાપ્ત ઉપચારોથી અથવા માનસિક ઉપચારોથી ભગવાનની પૂજા કરે. આ ત્રાસી પૂજા છે. પૂજન સાધન સામગ્રી લાવવાની શક્તિ ન હોય તો યથાપ્રાપ્ત પત્ર, પુષ્પ અને ફળ દ્વારા અથવા માનસોપચારથી ભગવાનની પૂજા કરવી. આ સાધના ભાવિની પૂજા છે. હે નારદ, હવે દોરબોરધી પૂજાનો પરિચય સાંભળો. સ્ત્રી વૃદ્ધ બાળક અને મુખ સ્ત્રી વૃદ્ધ બાળક અને મૂર્ખ મનુષ્ય પોતાના સ્વલ્પ જ્ઞાન અનુસાર જે કોઈ શ્રમથી જે પણ પૂજા કરે છે તેને દોરબોરધી પૂજા કહે છે. આ પ્રમાણે સાધકે જે કોઈ પણ પ્રકારે સંભવ હોય દેવ પૂજા કરવી જોઈએ. દેવ પૂજા બાદ બલિવૈશ્વ દેવ વગેરે કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવું, ત્યાર પછી ભગવાનને અર્પિત કરેલ પ્રસાદનું સ્વયં અને સ્વજનોની સાથે ભોજન કરો, પછી આચમન અને મુખ શુદ્ધિ કરીને થોડો સમય વિશ્રામ કરે, પછી સ્વજનોની સાથે બેસીને પુરાણ તથા ઇતિહાસ સાંભળે. તે બધા કલ્પો સંપૂર્ણ પૂજાવિધિઓના સંપાદનમાં સમર્થ હોવા છતાં પણ અનુકલ્પ પાછળ બતાવેલા અપૂર્ણ વિધાનનું અનુષ્ઠાન કરે છે. તે ઉપાસકને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. અધ્યાય 62 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.